લૌકિક જાણને કા અલૌકિક જાણને કા લૌકિક લૌકિક અલૌકિક નહી ના લૌકિક જ્ઞાન કી પ્રાપ્તિ કે લિયે જો હૈ નહી લૌકિક મતલબ કે અભી આજ લૌકિક જ્ઞાન કા વિચાર રહે હૈ આજ તો હમ દેખ રહે હૈ અલૌકિક બોલ અલૌકિક બતાઈએ લૌકિક તો હમ લૌકિક તો સબ જાણતે હૈ ઇસમે હા જો લૌકિક હૈ જો ઉસકો વો તો અંદર જાણ લિયા હૈ અલૌકિક બાત જાણ લો આપ તો નહી આને ગોડ ઇઝ ક્રિએટર is correct. God is creator is correct by Christian viewpoint, by Muslim viewpoint, by Indian viewpoint, not by fact. Or alaukik bolta hu main, kya bolta hu? Alaukik baat hai, alaukik alaukik. Ha, God is creator is correct, correct by Christian viewpoint, by Muslim viewpoint, by Indian viewpoint, not by fact. Fact aisa nahi. Vastik jo charita hai, to vastik ki baat sachi nahi, laukik nahi, ye to laukik hai. Aur vastik mein kya hai, ke only scientific circumstantial evidence hai. Kya hai? Scientific circumstantial. Oh, vignan hai, khali. Bhagwan hai, aur vignan hai, bas toh bhagwan. God is in every creature, whether visible or invisible. That's admitted. But what is the material? God upar bhi nahi hai, niche bhi nahi hai. In every creature, whether visible or invisible. Ki meri meri bach mein bahut visible invisible creature hai. Iski andar ke bhagwan andar baitha hai. Aap samjhe na? Kuch karta nahi hai, sir dekh rahe hain aur jaan rahe hain aur jo iske saath અભેદતા કરતા ઇસકો સબ કુછ દે દીજિએ ઓર ઇસકી સાથ ભેદ કરતા હૈ મેં ત્રિવેણી શું કરતો તબ ભગવાન કે તુમ ત્રિવેણી શું હો જાઓ ઓર ઇસકા ધણી હો જાઓ ઇસકા ફાધર હો જાઓ જો કુછ તુમ્હારે કરના હૈ ઉસકી સાથ અભેદ હો ગયા કોઈ તબ તો ખુદ હી હો થોડા સા દાદાજી સોલ આત્મા કે વિષય મેં બતલાએ ઠીક હૈ જી आत्मा मुझे बताओ समझाओ के आत्मा शू छे मरने के बाद में जो है आत्मा किधर को चली जाती है मैंने मरण पछी आत्मा क्या जाए छे आत्मा हवे छे क्या जाए छे क्या देखो ये संसार कहाँ से खड़ा हो गया बता इसका रूट कॉज क्या है आवाज ना कर इसका रूट कॉज अज्ञान है क्या है अज्ञान क्या कौन कौन सी प्रकार का अज्ञान सांसारिक अज्ञान तो नहीं सांसारिक अज्ञान तो सबको है वकील है डॉक्टर सबको एक ज्ञान तो है सब तो मगर मैं खुद हूँ कौन हूँ वो ही अज्ञान है क्या है वही अज्ञान अपने आप को नहीं जानते वो अज्ञान से सब खड़ा हो गया है वो अज्ञान चली जाए वो भगवान ज्ञानी पुरुष की कृपा होना से एक घंटे में होना से अज्ञान चली जाती है नहीं तो करोड़ अवतार से नहीं चलती है करोड़ अवतार हो जाएगा तो आप समझाते हैं और ज्ञानी पुरुष ऐसा करके सब कुछ करता है तो हमने आपसे पूछा कि आत्मा है शरीर में आत्मा है सोल ये आदमी मर जाता है डेथ हो जाती है तो ये आत्मा किधर को जाती है आत्मा मरया पछी आत्मा क्या जाए छे वो तो अज्ञान है वह तक दूसरी योनि में चले जाता है दूसरी योनि में जाता है तो पुनर्जन्म होता है आदमी का पुनर्जन्म होता है आदमी का पुनर्जन्म होता है वो पुनर्जन्म तो बिल्कुल सच बात है 100% दूसरी बात ये है आदमी काम करता है इस जीवन में काम करता है और कुछ गलत करता है तो उसका फल उसको इसी समय मिलेगा या आगे जन्म में मिलेगा मानस आ भाव में जो खराब काम करे छे कि सारा काम करे छे तो इनू फल आज भाव में मर से कि बीजा भाव में मरे वो चोरी करता है और चोरी करता है इसके कोई भगवान को हरकत नहीं है अच्छा उसका चोरी करने के टाइम उसको ऐसा लगे कि इतना खराब काम मेरे भाई कहाँ से आए हमको नहीं चाहिए मगर ये करना पड़ता है मेरे विचार में है करने का करना पड़ता है तो नगर का भगवान वर्ग उसकी काम प्रार्थना करे तो उसको चोरी का फल नहीं मिलता है उसको नहीं मिलता है और उसका अगर मन कहता है वो जो दिखता है गुना दिखाता है वो गुना नहीं है गुना के टाइम में क्या कर रहे हैं वो समझने की जरूरत है वो के टाइम में क्या कर उसका भाव क्या है क्रिया करने के भाव क्या है चोरी करने का भाव है कि चोरी करने पे डर जाए कि नहीं ये अच्छा काम नहीं है सब लोग चलिए आवाज आस्किंग दिस क्वेश्चन दैट इफ आई डिड एनी वर्क एंड विच इज नॉट गुड आर गुड इट मे बी So, let I get any consequences in the next punarjan. If you think that I am going to do this, I am going to do this, then I am going to do this, and I am going to do this, and I am going to do this. देखो जितना कर्म दिखाता है इसका फल इधर यही बल्ब में मिलेगा यही बल्ब में जो दिखाता नहीं इसका आगे के दिन मिलेगा आप एक आदमी एक मुस्लिम है लड़का 5 है और लड़के है 2 और पैसा भी नहीं उनकी बात बोलती है गोश्त पीना गोश्त पीन तो गोश्त एक उस लड़के को खिलाओ तो बोलता है मेरे पास पैसा नहीं कहाँ से लाए तो फिर उसने विचार किया ये जंगल में हरिण होता है ये तो हम एक मार के लाएगा एक दिन उसके गया और मार के लाया बच्चे को खिलाया आप समझे और एक शिकारी आदमी था शौक शिकार का शौक वाला क्या है शिकार का शौक वाला हाँ वो गया इसके लिए हलना को मार दिया और खुश होने लगा कि मैं देखो एक ही दफे में सब खाला मार दिया खुश होता है क्या होता है खुश होता है प्रसन्न होता है और वो मुस्लिम क्या बोलता है या खुदा लड़के को खाने का नहीं था वो बच्ची और जीव को मैंने मार दिया हमको ठीक नहीं है तो इसको गुनाह 20% હેર, 100% દિસ ઇઝ નોર્મલ, 20% હેર. ઓર જો વો શોર્ટ કરતા હૈ ઇસકો 150%. કોઈ એક હી જાત કો પ્રકાર કા ગુના હૈ ઉસકો બદલાવ કરો. આપ किसी को दुख दे करके, किसी को दुख दे करके जो प्रसन्न होता है वो 150% गुना करता है. कोई नहीं दुखा तो वो राजी था, वो राजी हो गया इससे 50% ज्यादा हो गया. राजी नहीं होया तो 100%. और एक उसने बच्चा सब किया 80% कब, कितना परसेंट कभी हो गया 20% कब हो गया કરે તો 20% કઈ બને 80% કમી હોય. હમકો જીતને કિસી કી આત્મા કો દુઃખ પહોંચે આદમી દે દે અભી ઉનકે હાથ મે કોઈ કોઈ કોઈ મર ગયા જી નહીં લગતા, વો કરતા હી નહીં હૈ, જિસકો વો કરતા હૈ ઇસકો ગુના લગતા હૈ. વો કરતા નહીં હૈ, આપ વો ભી કરતા નહીં હૈ, વો ભી કરતા હૈ. આપ આપ કરતા ખુદ કરતા હૈ. હા, કરતા ભાવ લીજી, આપ ખુદ કરતા હૈ. કરતા હૈ વહાં કર્મ લગતા હૈ, ક્યા લગતા હૈ? કરતા ભાવ આ ગયા, કર્મ લગતા. કરતા ભાવ હી નહીં. આપ સમજાતા હૈ, અનજાને મેં હો ગયા વો પાપ. લેકિન અનજાને મેં હો ગયા વો પાપ નહીં હૈ. અજાણે માં થઈ જાય તો પાપ નહીં? નહીં, અજાણે કા પાપ બહોત હૈ. દેખો ને, વો દેતા દેતા હૈ. ઉસમે વો બચ્ચે કા હાથ હૈ, એસે ભૂલ સે પડ્યા તો કુછ ફળ દેતા હૈ, જલ જાતા હૈ. ફળ તો સરી ગયા હૈ, અજ્ઞાન સે કરો, જ્ઞાન સે કરો. મગર ઉસકે ભોગવતી ટાઈમ મેં હિસાબ જુદા હૈ. ફળ તો જીતું ભી વૃદ્ધિ હૈ, ઓર ઇસકી ભી વૃદ્ધિ હૈ. મગર ભોગવતી, જબ ભોગવને કા ટાઈમ આયા, જબ જો જીતને જાન બુજ કે કિયા ઉસકે જાન બુજ કે ભોગવના પડતા હૈ, ઓર જીતને અજ્ઞાન સે કિયા તો અજ્ઞાન સે પડતા હૈ. અજ્ઞાન સે કૈસે ભોગવા જાતા હૈ? વો તીન સાલ કા આદમી ઉસકી મદદ મર ગઈ, ઓર 22 સાલ કા આદમી ઉસકી મદદ મર ગઈ. વો જ્ઞાન પૂર્વક કિયા થા, વો 22 સાલ કા થા, વો ઇસને અજ્ઞાન મદદ કે દોનો કો મિલ ગઈ. આપ સમજ આતા હૈ? આપકે નહીં સમજ માં આયા? નહીં આયા. મેં આપકો પતા લિખા હૈ ઇસ પતે પર, જો હૈ યહી પતા દાદાજી કા, ભગવાન જી કા. હમ ઇધર સે કરસ્પોન્ડન્સ કરેગા લેટર કા, તો હમે ઉધર સે ઉત્તર મિલેગા, મિલેગા. આપ કબ તક ઉધર સે લોટેગા યાત્રા? કિસી કી આત્મા કો અગર કોઈ દુખાતા હૈ વો પાપ હૈ, ઓર કિસી કી આત્મા કો પ્રસન્ન કરતા હૈ વો પુણ્ય હૈ. વો આપકી દ્રષ્ટિ નહીં હૈ, આપકી ધર્મ ચક્ષુ હૈ. ક્યા હૈ? ધર્મ ચક્ષુ. ये वर्ल्ड आके खुद धर्म चक्षु है, सुना नहीं? और चार इंद्री वाले को चर्म शक्ति है, पांच इंद्री वाले के चर्म चक्षु है, तीन इंद्री वाले को चक्षु भी नहीं. आप सुन रहे ना, दो इंद्री वाले को भी चक्षु नहीं, एक इंद्री वाले वो चार पांच सब है, इसको भी चक्षु नहीं. आप सुन रहे ना, मगर ये धर्म चक्षु से सच्ची बात देख सकता है. हम दिव्य चक्षु देता है, इससे सब कुछ देख सकता है. आपके अंदर आत्मा ये सेठ भी देखता है, देखता है, गधे के अंदर देखता है, कुत्ते के अंदर देखता है, आत्मवत सर्वभूत है, इसको देखता है. समझ गए? सर्वभूत है. क्या है? सर्वभूत. आत्मवत सर्वभूत है, आत्मवत सर्वभूत. कभी पढ़ा है ना ऐसा? हाँ जी. દેખને કી દ્રષ્ટિ નિરાળી હૈ, આપ સમજ્યા? વો ખુદ હો કે બેઠા હૈ, આત્મા હો કે બેઠા હૈ. સમજ્યા? પર જ્ઞાની પુરુષ તો ખુદી પરમાત્મા સમજે ને. જો કુછે ઉસકા એક શબ્દ ભી શાસ્ત્ર હૈ વો શાસ્ત્ર હૈ શાસ્ત્ર નહીં ઇતને ગલત હો ગયા હૈ બહોત ટાઈમ હો ગયા ક્યા હુઆ ઉસમે ગલત હો સકતા હૈ સમજ ગયા ને. કે ગલતી સે સબ લોગ કામ નહીં હોતા હૈ તો જ્ઞાની પુરુષ કા એક એક શબ્દ શાસ્ત્ર હૈ સમજ ગયા ને. ચલો ઓર આપકા એડ્રેસ દેના તો પુસ્તક ભી ભેજ દેંગે. હા પણ ગુજરાતી મેં લિખા હૈ ઓર હિન્દી મેં એક આદમી ને કિયા હૈ તો બડે ઇતની છપાને વાલા ચાહીએ ગુજરાતી કા હિન્દી કૃપાને વાળા એસી ચીજે મિલતી નહીં એસી કભી બાતે સુની નહીં હમને ના બોલા થા ઇસકો કભી એસા બોલો મત કે છપાને કે લીએ કિસી કો સમજ ગયા ને. ઇસકે આપસે ખુદ આ જાયેગા સમજ ગયા ને. The world is the puzzle itself. God has not puzzled this world at all. The world is the puzzle itself. God is not a puzzle. Sadhan bilkul nahi baat hai. Or science hai, vignan hai. Woh vignan khulla hota hai. Akha hota hai. Hindustan ke liye nahi, akha world ke liye. Woh scientist ho foreign ka. Iske bhi liye samajhne ka chal. वो अंदर माइंड क्या है हम बताने वाला है हम बुद्धि क्या है क्या है चित्त क्या है वो सब कैसा चल रहे हैं वो ये सब कैसे चल रहे हैं सब बताने वाला जानने वाला चाहिए हमारे क्या आप हर एक चीज बताने वाला आपको जान कैसे सकता है आपको जान कैसे सकता है हमने क्या बोला आपको जान कैसे सकते हैं आपने और की क्यों नहीं सकी है ઈશ્વર કો જાન કૈસે સકતા દાદા દાદા ભગવાન કો જાન કૈસે સકતા દાદા ને કેવી રીતે ઓળખી શકીએ દાદા ભગવાન અમારી પાસે આવો ઓર હમકો દેગા પ્રસાદ દેગા જબ ભગવાન કો મહારાજ બુલાઈએ ફર હમકો અપને પાસ હા આપની બાત બોલા બરાબર ક્યાં ધંધા કર રહે હવે તો મહારાજ સિર્ફ હાથ દેખ કે ઉધર પૂર્તિ કરતા જ્યોતિષ નું કામ કરે છે જ્યોતિષ જો ધંધા હે તો ધંધા એ ક્યાં કર રહે એડવોકેટ વકીલ છે તો હમ બ્રાહ્મણ હે હમ શ્રીલંકા કા ફાધર હું ભાઈ કા ધની હું બ્રધર હું દાદા હું કરતા મેં ફાધર હું ઇનકા ગલત હૈ ખોટી દિખાવા દિખાવા માયા મેં વ્યવહાર મહારાજ યુ તો હમને છોડી દીયા તો હાથ દેખ કરે ખાલી ઉધર પૂર્તિ કરતા હું યુ ખાલી એક વ્યવસાય કરતા હું મેં હું કુછ નહીં દેખો વો સબ કુછ બોલતા હૈ નહીં વો સબ રોંગ બિલીફ હૈ રામ બિલીફ રોંગ બિલીફ હૈ બોલને મેં કોઈ હરકત નહીં બોલતા રોંગ બિલીફ નહીં રખતા આપ તો રોંગ બિલીફ આપ તો કરેક્ટ નહીં બોલતા ઇનકા ફાધર મહારાજ હમ તો સિર્ફ કરતા હૈ બાકી સબ હમ સિર્ફ કરતા હૈ કાર્ય કરને કે લીએ આયા બાકી સબ વો હૈ કોણ હૈ સબ આલમાઈટી આલમાઈટી દાદા ભગવાન દાદા ભગવાન બરા કમ્પ્યુટર ઓટોમેટિક હૈ ઓટોમેટિક હૈ જૈસા સુલેટ મશીન ભગવાન તો દેખ રહે હૈ સંસાર સુખ નહીં લગતા સકતા હૈ જીતુ મુક્તિ દેતી હૈ મોક્ષ દેતા હૈ દાદા ભગવાન ઉતરવાનું છે, આ સ્ટેશને ઉતરવાનું છે. તમારે બીજા નું કલ્યાણ કરવા માટે આપડે કઈ કરવું ભાવ ન થાય ભાવ એટલા માટે અમે ઘોડો કરીએ ઘોડો એટલા સારું એમણે આર્ય સંસ્કૃતિ ઉપર એક પુસ્તક લખ્યું છે. આર્ય સંસ્કૃતિ ઉપર રાધા કૃષ્ણ નું પુસ્તક છે. એમાં એમણે એવું લખ્યું છે કે કૃષ્ણ ભગવાન અનાર્ય હતા અને આર્યમાં એ પોતે આવ્યા. તો કહે છે કે એને આપણે તો ભગવાન માનીએ છીએ ને આટલા બધા આપણા સંસ્કૃતિના પૂજ્ય માનીએ છીએ. તો કહે છે એ આર્ય અનાર્ય કેવી રીતે હોય, એમાં સાચું શું છે? આદર્શો મેં ડૂબા હુઆ હૈ ખોટી સમજ હૈ સમજ બાત ખોટી હૈ. ભગવાન મુજબ બરા દુઃખ હુઆ ભગવાન મુજબ બરા દુઃખ હુઆ જબ મેને ઉનકી ઉસ બુક કો પઢા ઇંગ્લિશ મેં દી હૈ વો ટ્રાન્સલેટ હોકર હિન્દી મેં આઈ હૈ. કહે કે સર રાધા કૃષ્ણ લખ્યું છે એટલા માટે પૂછે છે સર. રાધા કૃષ્ણ તો મોટા માણસ ફિલોસોફર થઈ ગયા. અધ્યાત્મ ને લીધે લાયક નહીં, એટલી કોઈ લાયકાત નહીં. અધ્યાત્મ કે લીધે લાયકાત નહીં. એ જો હૈ ને વો અધ્યાત્મ નહીં હૈ. સમાજ સેવા કી જો હૈ, મનુષ્ય કી સેવા, જાનવરો કી સેવા, વો ઇસમે અધ્યાત્મ નહીં હૈ. ઉસમે અધ્યાત્મ નહીં. અધ્યાત્મ જુદા હૈ, વો ધર્મ હૈ. ઇસ ચીજ કા સેવા કરેંગા ના વોહી ધર્મ હૈ, ઓર દુઃખ દેંગા તો અધર્મ હૈ. ક્યા કિસી કો સુખ દેના વો દેગા તો અધર્મ હૈ, કિસી કી સેવા કરેગા તો ધર્મ. ધર્મ કા ફળ ભૌતિક સુખો મિલતા હૈ, અધર્મ ભૌતિક દુઃખ મિલતા હૈ. અધ્યાત્મ નહીં. ઇસ ધર્મ કે કાર્ય કે કરને સે અધ્યાત્મ પ્રવેશ નહીં સંભવ હો સકતા. આવું જો ધર્મ નું કરવાથી અધ્યાત્મ માં પ્રવેશ થવાનો સંભવ નથી. વો ઇસસે ક્યા ફાયદા હૈ કે અપને વો જો ભૌતિક સુખ હૈ ને મિલા હૈ, ઇસસે હમારા જૈસે જ્ઞાની પુરુષ કો મિલ સકતા હૈ. દુઃખ હવે તો નહીં મિલતા ને. બતા કે અગર એસા આપકા અધ્યક્ષ ધર્મ કરતે કરતે આપકા લેવલ ઉપર ગયા તો આપકો હૈ તો કભી એસા જૈસે દાદા ભગવાન જૈસે જ્ઞાની પુરુષ મિલ સકતે હૈ. અગર આપ ભૌતિક દુઃખ મેં હૈ તો આપકો એ તરફ દેખને કા ઇસ તરફ મુડને કા કોઈ સમય ભી નહીં મિલેગા. ये तो वो जो पुण्य है, पुण्य है ये सोना की बेड़ी है और पाप है लोखंड की बेड़ी है. बिल्कुल दोनों ही बेड़ी है. अध्यात्म नहीं है. जिधर बेड़ी नहीं है वह अध्यात्म है. बेड़ी नहीं है वह अध्यात्म. आप समझ. उस अध्यात्म में जिन दोनों बेड़ियों से मुक्त हो करके अध्यात्म मार्ग में जाने के लिए क्या साधन करने चाहिए? कोई पण प्रकार की बेड़ी ना हो એવું મુક્ત અધ્યાત્મ માટે કયું સાધન છે? સાધન સબ જો હૈ ને હિન્દુસ્તાન માં સબ સાધન મહાત્મા લોકો આચાર્ય લોકો સાધુ લોકો આચાર્ય લોકો સબ કરતા હૈ. લૌકિક સાધન હૈ. લૌકિક સાધન. લૌકિક સાધન જી. અલૌકિક સાધન હોના ચાહીએ. અલૌકિક સાધન. હા મહારાજજી, ઉસ અલૌકિક સાધન કે કોઈ સ્વરૂપ ક્યા હૈ? એ વો અલૌકિક સાધન કા સ્વરૂપ ક્યા હૈ કે હમ ચલ સકે? એ હમારે યહાં ઇધર 115 આદમી આયે ઇધર, વો સબ અલૌકિક સ્વરૂપ કા હૈ. હા જરૂર રાજજી, જબ આપકે સંપર્ક મેં હૈ તો વો તો અલૌકિક સાધન સંપન્ન હોંગે. કોઈ કરતા નહીં હૈ, કરતા નહીં. સાધન કોઈ કરતા નહીં હૈ. કરતા પદ મેં નહીં. કરતા પદ તો પછી કયા રૂપ માં છે આ લોકો? તો આ લોકો આલો જો કરતા નથી તો કયા સ્વરૂપ માં છે આ લોકો? તો કયા સ્વરૂપ માં છે આ લોકો? જ્ઞાની પુરુષો અમારા આમ હદ રાખતા એક દો અવતાર કી બાદ અભી મુક્ત હો ગયા હૈ જનક વિદેહી કી દશા મેં હૈ સબ લોગ જનક વિદેહી કી જો દશા થી ઇસસે બડી દશા હૈ વિદેહી સે અચ્છી દશા દેહ દેહ કા અભ્યાસ નહીં હૈ દેહાભ્યાસ જિસકો દેહાભિમાન જિસકો કહેતે ઉસસે મુક્ત હૈ દેહાભ્યાસ નહીં દેહાભિમાન દેહાભ્યાસ ખલાસ હો ગયા દેહાભ્યાસ ખરા હો ગયા મહારાજ યુ તો બહુ મોટી ઊંચી અવસ્થા બી ભગવાન માનો ચલેગા ભગવાન માનો ચલેગા ઠેકેદાર ભી દર્શન કરને કો આતા હૈ ભગવાન કભી નહીં મિલેગા સંદેશ આવે છે ભગવાન કા દર્શન બડે ભાગ્ય સે હોતા હી હૈ યોગ હોતા હૈ ઓર જો એ સબ લોગ હિન્દુસ્તાન કા લોગ સે આતે હૈ સાધુ અધ્યાત્મ જાનતા હૈ નહીં વો લૌકિક અધ્યાત્મ જાનતા હૈ ક્યા લૌકિક અધ્યાત્મ અલૌકિક નહીં અલૌકિક લૌકિક અધ્યાત્મ માં ક્યા બાત હૈ સબ લોગ માનતા હૈ કે વો ભગવાન ને દુનિયા બનાયા હૈ ક્યા બનાયા દુનિયા ભગવાન ને બનાયા એસા માનતા હૈ નહીં માનતા નહીં માનતા માનતા આપ ક્યા માનતા હૈ અબ હમ લોગ ભી યહી માનતે ઇસ દુનિયા કા કોઈ ન કોઈ બનાને વાલા તો હૈ હી હાં ઇસ યે તો એક વિચાર સ્થિર હૈ કે ઇસ દુનિયા કા બનાને વાલા કોઈ ન કોઈ હૈ ક્યોંકિ અગર કોઈ બનાને વાલા ન હોતા તો યે મિટતી ભી હૈ બનતી ભી હૈ ઇસકા ક્યા સ્વરૂપ હોતા હાં લેકિન યે હૈ કે અબ ઉસ સ્વરૂપ જો બનાને વાલા હૈ ઉસી કે સ્વરૂપ મે મિલ જાના હી તો અલૌકિક સાધન કા અધ્યાત્મવાદ કા લક્ષ્ય હૈ વૈસે તો યે બિલકુલ આપ ઠીક કહેતે હૈ હમ બોલતા હૈ કે ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ વો તો ભાઈ લૌકિક ભાષા માં ઠીક હૈ ભગવાન ને બનાયા અલૌકિક માં નહીં વાસ્તવિક માં નહીં કુછ નહીં વો જૈસા હૈ વૈસે હી ચલા આ રહા હૈ જૈસા આપકો દિખાઈ પડતા હૈ સંસાર વૈસે હી શુરુ સે ચલા આ રહા હૈ અત્યારે આપણે જેવું દેખાય છે એવું જ પહેલે થી શરૂઆત થી આવું ચાલ્યું પહેલે થી એસા હે જો અભી હમ દેખતા હૈ અભી આજ હે પહેલે થી એસા હે અગર ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ હે વૈજ્ઞાનિક હે દુસરા કુછ હૈ નહીં ભગવાન ભી હૈ ભગવાન કિધર હૈ ઉપર નહીં હૈ ઉપર તો આકાશ હૈ ખાલી વો સબ લોગ રિક્વેસ્ટ કરતા હૈ ઉપર તો રિક્વેસ્ટ કી અરજી જો હૈ ધ લોસ્ટ પ્રોપર્ટી કો ભેજ દેતા હૈ ઉધર કોઈ માલિક ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ સચ્ચા એડ્રેસ કેસા એડ્રેસ ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ તુમ્હારા મેરી બીચ મેં ઇનવિઝિબલ ક્રિએટર બહુત હૈ જો સર્વવ્યાપક ચીજ હૈ જો સર્વવ્યાપી ચીજ હૈ એ તો સર્વવ્યાપી ચીજ છે નહીં સર્વવ્યાપી નહીં કોઈ ચીજ હૈ વો ભી લૌકિક બાત હૈ સર્વવ્યાપી સે ભી ઉપર હૈ લૌકિક બાત હૈ તો કે સર્વવ્યાપી થી પણ ઊંચી ઊંચો છે કે છે વો તો લૌકિક બાત હૈ સર્વવ્યાપી ક્યા ચીજ હૈ અચ્છા વો ભી લૌકિક હૈ વો લૌકિક બાત હૈ વો અલૌકિક કી બાત લૌકિક માં લે આયા હૈ ઉનકી સંબંધ કી બાત હૈ ઉનકી સંબંધ માં હતા નહીં કે સર્વવ્યાપી કે ક્યા હાથ હૈ આપ સમજો ના ये भगवान कृष्ण ने इसीलिए कहा है कि त्रैगुण्य विषया वेदा निष्प्रैगुण्यो भव अर्जुनो अर्जुन को कहा है એટલે કૃષ્ણ ભગવાન એટલે જ અર્જુન ને કહ્યું હશે કે આપણે ત્રણ ગુણો થી ઉપર ગુણાત્મક ગુણો થી તીનો ગુણો સે ઉપર ઉઠ જાને પર હી વો અલૌકિક સાધન મેં જા સકતા હૈ કૃષ્ણ ભગવાન અર્જુન ને કહ્યું તું કે આ ત્રિગુણો થી ઉપર જઈશ તારે જ અલૌકિક સાધન માં જઈશ કે ત્રિગુણ સે બહાર નીકળે ત્રિગુણ સે ઉપર અલૌકિક સાધન મેં પ્રવેશ કા એક હિન્દુસ્તાન માં સબ બાબા સન્યાસી સાધુ સબ ત્રિગુણાત્મક સબ ત્રિગુણાત્મક જીવન મેં વો વિતરાગ નહીં હો સકતા નહીં વો સબ વિતરાગ હૈ હમારી સાથ વાળા સબ વિતરાગ ये वीतराग में अनासक्त योग का भी साथ है, ये बच्चा भी वीतराग है, वो भी वीतराग है। आप આસક્તિ રહેતી વહા અનાસક્ત હૈ આસક્તિ નહીં ફિર અનાસક્તિ બાત જીસકો લૌકિક લૌકિક વસ્તુ કે પ્રતિ આસક્તિ નહીં હૈ वो एक अध्यात्म में ही उसकी आसक्ति हो गई, वही तो अनासक्त कहला के लौकिक भावों से अलग दूर हो जाना का जो हम लोग ये समझते हैं कि किसी भी आसक्ति से रहित हो जाना। अच्छा, ये अभी वो बताइए आप अर्थ हमें वो करिए कि कोई पर आसक्ति न रहे तेरे वितराग के बारे में द्वंद्व है। अच्छा, अनासक्त और आसक्ति और वितराग तो बद्धा सर्व द्वंद्व से द्वंद्वातीत हो गया है। द्वंद्वातीत आप समझना कर वो अद्वैत है, अद्वैत द्वैत का कोई वहाँ ख्याल आइडिया द्वैत का होता ही नहीं, उसको पाप पुण्य नहीं है, नफा टोटा नहीं है, आसक्ति अनासक्ति नहीं है, कोई तो धंध की बातें ही नहीं होती। और ये कार्य सब लौकिक होते रहते हैं उस अवस्था में, बीच भाग एक ऐसे का आवी अवस्था में पर लौकिक कार्य बहुत छतु रहे थे। तो लौकिक कार्य नहीं, उसको घर चलाता है, व्यापार करता है, बिजनेस करता है, सर्विस करता है, इनकम करता है, लड़की पूछता है सबकी शादी करता है, क्यों नहीं हो सकता है, वीतरागी भी कर सकता है, वीतरागी भी ये सब कार्य करते हुए वीतराग रह सकता है। आ बजू कार्य करवा थी पर मानस वीतराग रह सके खड़ो, वो वीतराग है, खुद ही वीतराग है। क्या नाम है आपका? मुझको रविन्द्रनाथ अवस्थी कहते हैं। रविन्द्रनाथ अवस्थी, रविन्द्रनाथ अवस्थी, अवस्थी अवस्थी अवस्थी। आप रविन्द्रनाथ है क्या? कौन है? अब ये तो लौकिक नामकरण है महाराज जी, मैं क्या आपको बता करने के लिए लौकिक पहचान करने के लिए बस ये नाम तो आपका नाम है, ड्रामेटिक नाम है, क्या है? या, ठीक है। और दरअसल आप खुद कौन है? अब स्वतः तो हमारी आत्मा जो है वही आत्म स्वरूप है, हम कहने के लिए चैतन्य स्वरूप है, हम वैसे भौतिक दृष्टि से हमारा लौकिक नाम सेवा माटे तो हमें पोते चैतन्य स्वरूप की आत्म स्वरूप। हाँ, आत्म स्वरूप तो अभी तो रविन्द्रनाथ को गाली दे रहे तो किसको इफेक्ट होता है? आप होता है तो आप चैतन्य स्वरूप नहीं, जब तक हमको फील होगा किसी की गाली देने पर उसका स्पर्श नहीं होगा तो आप चैतन्य स्वरूप, और उसके गाली देने पर अगर हमको किसी प्रकार का असर न हो तो हम वीतराग हो सकते हैं। स्पर्श होता है, देखो आपके कहने का सही रविन्द्रनाथ, उसको स्पर्श होता है अभी। ये आपका प्रेम भाव है, प्रेम भाव नहीं ऐसे बाहर भी कोई करे, ये बहुत बड़ी ऊंची अवस्था है महाराज जी। वीतराग की जागृति कितनी रहती है? वीतराग तो हमेशा हर हर हर समय भी वो जागृति ही रहेगा। वितराग तो हर समय हमेशा जागृत ही रहेगा। तो इनकी जागृति कैसी है पूछा तो करा, वो मैं देख रहा हूँ तो पूछा तो करा, दृष्टि से भी पता चलता है कि आपका जो आशीर्वाद है उसके ऊपर पूर्ण रूप से है, उसको कोई चले जागृति में क्या क्या चीज देख रहे हैं थोड़ा तो भाई साहब बताइए, अपनी जागृति का कुछ विश्लेषण कीजिए। नाम मेरा दीपक है और दीपक से मैं निरंतर अलग लेता हूँ, निरंतर जुदा, मुझे कुछ भी हो गए गाली कोई बोल दिया